ખુબે ખુબે કે છે શા માટે ખતમ કરી દો, કેમ કે છે યક જર્રે દર્દે દિલ અઝિલ મે પલા ચૂંબે, કેમ કે તમારા હૃદયમાં પ્રેમનો એક કણનો દર્દ નો એક કણ હશે એ અપલા પ્લેટો ના આખી ફિલોસોફી થી બહુ મોટો છે, બહુ દિવ્ય છે. પણ પુષ્ટિ માર્ગ બીજી કઈક વાત કહેવા માંગે છે. પુષ્ટિ માર્ગ એમ નથી કહેતો કે બરખલે પલક પેમાં તુર્કાના શબે ખૂબે. પુષ્ટિ માર્ગ કહે છે કે ના, અવ્યક્તો પ્રાર્થના પણ મારી જ છે, તે બી પાસે એ પણ મને જ પ્રાપ્ત કરે છે. ભગવાન ચોખ્ખું ગીતામાં ખુલાસા કરે છે કે અવ્યક્તો પાસકો પણ મને જ પ્રાપ્ત કરે છે. એટલે આપણે તુર્કાના શબે ખૂબે ન કરી શકીએ. આ ખૂન ખચ્ચર ની વાત ધર્મમાં નથી, પુષ્ટિ ભક્તિ ના. પુષ્ટિ ભક્તિ માં ચોખ્ખું એ કે છે કે તમારા માર તમાય અમાર પ્રભુ કરે રાખી. રવિન્દ્રનાથ ઠાકુર બહુ સુંદર કે છે, તમાય અમાર પ્રભુ કરે રાખી, અમાર આમી સે ટૂંકું થાક બાકી, તમાય આમી હેરી સકલ દિશી, સકલ દિયે તમાર માજ મિશી, તમાય અમાર એ કે છે કે તમાર તમાર પ્રેમે જોગાઈ દિવાનીશી, અમાર આમી સે ટૂંકું થાક બાકી. એ કે છે કે હું મારી અહંતાને ખતમ કરવા માંગુ છું, પણ તે હદ સુધી નહીં કે જે અહંતાને ખતમ કરવાથી મને તું મારો સ્વામી છે એ પણ સમજમાં ના આવે. એટલા હદ સુધી ખતમ કરવા નથી માંગતો, હું મારી અહંતાને ખતમ કરવા માંગુ છું એ હદ સુધી કે જે અહંતાના લીધે મને એ ગળે વાત નથી ઉતરતી કે તું મારો સ્વામી છે. તમાય અમાર પ્રભુ કરે રાખી, હું તને મારો પ્રભુ બનાવીને રાખીશ, અમાર આમી છે ચૂકું થાક બાકી, મારી અહંતા મારામાં એટલી કાયમ રહેવી જોઈએ. તમાય આમી હેરી સકલ દિશી, બધી દિશાઓમાં હું તને જોવા માંગુ છું, અમાર આમી છે ચૂકું થાક બાકી, એવી અહંતા મારામાં રહેવી જોઈએ કે હું તને બધી દિશામાં તમાર પ્રેમે જોગાઈ દીવાની છી, તારા પ્રેમમાં હું દિવા આ દિવસ અને રાત જાગતો રહું, અમાર આમી ઈચ્છા અમાર છે ચૂકું થાક બાકી, આ ઈચ્છા મારી કાયમ રહેવી જોઈએ કે તારા પ્રેમમાં હું જાગતો રહું. તમારે લીલા હવે પ્રાણ ભરે, એ કે છે કે તારી લીલા થાય તેથી હું પ્રાણને ધારણ કરી રહ્યો છું. તમાય આમી કોથાઓ નહીં ઢાકીએ, હું મારી અહંતાથી તને ઢાકવા નથી માંગતો, હું મારી અહંતાને એટલી જાળવવા માંગુ છું કે તમાય અમાર પ્રભુ કરે રાખી, અમાર આમી છે ટૂંકું થાક બાકી. તમાય એ કે છે કે તમાર એ કે છે તમાર બાહુ બંધને, એમ કે છે કે તારા બાહુના બંધનમાં હું બંધાયેલો રહું, બાંધાન અમાર છે ટૂંકું થાક બાકી, એ બંધન મારું કાયમ રહે, હું તારા બાહુ બંધનમાં પડ્યો રહું, તમાય અમાર પ્રભુ કરે રાખી, અમાર અમીશે ટૂંકું થાક બાકી, એ અહંતા મારી કાયમ રહે. આપણે નથી અવ્યક્તો પાસના ને ખંડન કરતા, નથી આપણે વ્યક્તો પાસના ને ખંડન કરતા, આપણે પરમાત્માના બોધથી પુષ્ટિ ભક્તિમાં પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ ભક્તમ અષ્ટામી પ્રયતાત્મન. પ્રભુએ આપણને વચન આપ્યું છે કે હું તમે પ્રેમથી ભક્તિથી પત્ર પુષ્પ ફલ જે કઈ મને આપશો તે હું સ્વીકાર કરું છું, પ્રયતાત્મન બહુ સાવધાનીથી એને સ્વીકાર કરું છું, ઈચ્છાપૂર્વક એને સ્વીકાર કરું છું, પ્રયતાત્મા થઈને સ્વીકાર કરું છું, એને વચન આપ્યું છે તે વચન પાલવું તે પુષ્ટિ ભક્તિ છે. સંક્ષિપ્તમાં પુષ્ટિ ભક્તિનો એ પત્ર પુષ્પ ફલ જે કઈ પ્રભુના ચરણારવિંદમાં નિવેદન કરી શકાય તે આપણે નિવેદન કરીને વિચાર્યું. આજે મને બહુ પ્રસન્નતા થાય છે કે આ વલ્લભ સદન 24 વર્ષ પૂર્ણ કરીને 25મા વર્ષમાં પ્રવિષ્ટ થઈ રહ્યો છે. જે વલ્લભ સદન ના શૈશવમાં દાદાજીએ દીક્ષિતજી મહારાજે એને સાથે નિરંતર સંપર્ક રાખ્યો તે મને લાગે છે કોણ જાણે કેટલા વર્ષો પછી પાછો એ સંબંધ રિન્યુ થયો છે વલ્લભ સદન સાથે. નવા વર્ષમાં 25મો વર્ષ એક જાતનો મેચ્યોરિટીનો વર્ષ કહેવાય. એ મેચ્યોરિટીના વર્ષમાં મારે શુભકામના કરવાની હોય અને તે હું કેવી શુભકામના કરી શકું, જેવી કામના મારા હૃદયમાં હોય તેવી હું શુભકામના કરું છું કે વલ્લભ સદન એક એવી સંસ્થા થાય કે જેમાં વલ્લભાચાર્યના જે કઈ ગ્રંથો છપ્યા હોય કે ન છપ્યા હોય તે અહીંયા રહે, જેને જે કઈ રેફરન્સ જોવું હોય એક એવી સંસ્થા સંસ્થા છે આ, કે જ્યાં જેને કઈક જોવું હોય તે જોઈ શકે. આપણે ભાષણ સાંભળીએ છીએ એ તો એવું છે કે કાન માં અહિયાંથી જાય છે ને અહિયાંથી નીકળે છે, એનું કઈ બહુ સ્વાદસ્ય નથી. મને તો ખરેખર ભાષણમાં બહુ રુચિ નથી, સાચી વાત તો કોઈક વખતે આવી પડે ત્યારે કરવું પડે છે. બાકી જે મને ગમતું નથી તેવો એક વિષય ભાષણ છે, પણ આવી પડે એટલે કરવું જોઈએ. માથે પડે એટલે શેઠજી આવ્યા તો નાખો વખારમાં, તે ન્યાય થી કોઈક વખતે કરતો હોઉં છું ભાષણ. કાંઈ ઉપાય છું, ફેશન ચાલી ગઈ. પ્રાચીન પ્રણાલી એ નહોતી. પ્રાચીન પ્રણાલી એ હતી કે આપણે પોતે શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ પ્રમદિતવ્યમ, એટલે પ્રથમ આપણે આપણા ગ્રંથોનો સ્વાધ્યાય કરવો જોઈએ. જો આ વલ્લભ સદન હોય તો વલ્લભાચાર્યના ગ્રંથો અહીંયા બધા ઉપલબ્ધ હોવા જોઈએ. વલ્લભાચાર્યના ગ્રંથોનો નિરંતર આ સદનમાં સ્વાધ્યાય ચાલવો જોઈએ. જો સ્વાધ્યાય ચાલે તો આ વલ્લભ સદન કહેવાય. ભક્તિ માર્ગ જેટલો સહજ માર્ગ જો આપણે નહીં જાળવી શક્યા તો બીજો શું જાળવી શકશું મને. એટલે આજથી અત્યારના કાળમાં ભક્તિ માર્ગ થી ઉત્તમ બીજું કહ્યું આપણને સુસુખમ કર્તુમ અવ્યયમ હોય શકે છે એ મને સમજ નથી આવતી. પ્રથમ શરણ માર્ગ ની સમજ આપણે ક્યારેક જોશું આ આપણા સત્ર દરમિયાન, તેને થોડેક વખત માટે આપણે કહેવા દઈએ. સેવ્ય સ્વરૂપ ની સમજ મને લાગે છે કે સેવ્ય સ્વરૂપ ની સમજ ની બાબતમાં શું સમજમાં સમજવું છે એ જરા ખુલાસો થાય તો સમજી શકું. શા માટે ઠાકોરજી પુષ્ટ કરવા જોઈએ, પુષ્ટ થયા પછી જીવનું કર્તવ્ય શું એવું છે. પુષ્ટ કરવા ન કરવા આપ મને એમ નહી પૂછતા કે શા માટે વિવાહ કરવો જોઈએ એમ ને એમ કોઈ ચોકીને ધર્મમાં રાખીને રહેવી જોઈએ સમજી શકો છો? હજી ખોટું નથી. આપણા સમાજ નું બંધારણ એવું છે કે બેસવું હોય કોઈ છોકરીને લઈને ઘરમાં તો વિવાહ કરીને બેસો, તમે વધારો આવશો કંઈક કઈ થશે રિસેપ્શન માં ગીતો રાખશું કે તમે છોકરીને લઈને બેસા એમને બેસી જવું હોય તો રિસેપ્શન નહીં કરી શકીએ એટલું જ છે. એટલે રિસીવ કેવી રીતે કરવું મોટી પંચાયત જ છે, બાકી બીજી કોઈ પંચાયત નથી. કરવું હોય તો થઈ શકે છે, એના સિવાય પુષ્ટમાં બીજો કોઈ હેતુ મને સમજાવતો નથી. કરવી હોય પુષ્ટ કર્યા વગર સેવા આનંદથી કરી શકો છો, પણ હું એમ સમજું છું કે પુષ્ટ કરવો એક જાતનો વિવાહ સંસ્કાર જેવો સામાજિક સંસ્કાર છે. આપણે સામાજિક સંસ્કારમાં એને એક્સેપ્ટ કરીએ છીએ કે આ ઠાકોરજી પુષ્ટ થયા, આનો વિવાહ આની સાથે થયો, અમારે જે કઈ વધારી શકાય તેની રીતે તમને વધારું નહીં આપશું, કોંગ્રેચ્યુલેશન આપશો. અને એમ આપ એમ તો નહીં જ કહીએ કે વિશ યુ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. જેની સાથે તમારો વિવાહ થયો છે એને સદા સર્વદા તમારા માથા ઉપર જોયા છે, એને કોઈ કષ્ટમાં અનાથાલય નથી પધરાવી દેતા, તેશામ જ્ઞાની નિત્ય યુક્ત એક ભક્તિ વિશિષ્ય છે. એટલે અમે કદી વિષ્ણુ એની મારા એક પરિચિત હતા, એમણે બધાને જોયું કે જન્મ દિવસના દિવસે વિશ્વબેનની રિટર્ન સર્ટિફિકેટ કે છે, એટલે મેરેજમાં ગયા ને એમને જોશે આવી ગયો. અંગ્રેજી તો બધાને મુંબઈ નથી થયો, જે વર વધુને હાથ મળ્યો એટલે કહ્યું વિશ્વબેનની રિટર્ન. વર વધુ એ ચકડાઈ ગયા કે આ પંચાયત શું આવી ગઈ, એક સુધી કહેવાથી માગે છે. કયા પછી જીવનું કર્તવ્ય તો તમારે વિચારવાનું છે, મારે વિચારવાનું નથી. દેવ દ્રવ્ય, ગુરુ દ્રવ્યની સમજ, ગુરુ સેવા, ઘર સેવા, કૃષ્ણ સેવા, મંદિર સેવા, પ્રખ મંદિર સેવા, સાચી કઈ સેવા કરવી, આપણને સમજવું જોઈએ. છેલ્લા 50 વર્ષના પુષ્ટિ માર્ગ ના ઇતિહાસમાં શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત મુજબ જઘન્યતમ કોઈ અપરાધ થયો તો તે અપરાધ છે કે આપણે દેવ દ્રવ્યનો વિવેક કર્યો. ચોખ્ખું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે ચિતેંચ ચિતિકાષ્ઠંચ તથા ચાંડાલમેવ ચ પૃષ્ટ્વા દૈવલકંચૈવ તવાસા જલમ આવશે. મળતા નથી મરદાને બાળવામાં આવે, મરદાને બાળવા માટે જે લકડા વપરાયા હોય તે લાકડા સરકારનો પ્રતિબંધ છે, પ્રાચીન કાળમાં સ્મૃતિકારો કહ્યું આજે કહીએ તો પકડી જાય છે, એટલે એ વાત ડ્રોપ કરીએ. પણ પૃષ્ઠવા દેવલગન છે સવાતા જલમ આવે છે. દેવ દ્રવ્યથી જે પોતાની વૃત્તિ ચલાવતો હોય એને જો સ્પર્શ થાય તો સવાતા જલમ આવી છે, તરત સ્નાન કરવું જોઈએ પહેરેલે કપડે. અને જે જગત બે કલાક બરાબર કંપની આવે છે તે સ્થિતિ આપણે પૃથ્વીમાં ક્લિયર કરી, આપણે બધું માનવું છે, પણ આપણે બહુ માણસ છીએ એટલે મહાપુરુષની આજ્ઞા માનવા કદી પણ આપણે તૈયાર છીએ જ નહીં, કેમ કે માણસ છીએ આપણે, ગધેડા નથી, આપણો ગુણ છે. એટલે એ હેતુથી આપણે દેવ દ્રવ્યથી જ બધો કામકાજ ચલાવવામાં આપણી મોટાઈ સમજી રહ્યા છે. દેવ દ્રવ્યની સરળતમ પરિભાષા તમે મને પૂછો તો દેવતાને ઉદ્દેશીને જે ભેટ ધરવામાં આવી હોય તે ભગવાનને ઉદ્દેશીને જે ભેટ ધરવામાં આવે તેને દેવ દ્રવ્ય કહેવાય. મહાપ્રભુજીના સિદ્ધાંત મુજબ સેવા કરવી જોઈએ વ્યક્તિએ પોતાના ધન. હું જો બિઝનેસમેન હોઉં તો બિઝનેસ થકી મને જે ધન મળતું હોય તેનાથી મારે સેવા કરવી જોઈએ. હું જો ભિખારી હોઉં તો ભિક્ષામાં મને જે ધન મળતું હોય તે ધનથી મારે સેવા કરવી જોઈએ. હું નોકરિયાત વર્ગનો હોઉં તો નોકરિયાત વર્ગથી મારે જે મળતું હોય ધન તે થકી સેવા કરવી જોઈએ. અને મહાપ્રભુજી ત્યાં સુધી છૂટ આપે છે કે જો તમે ડકેત અને ચોર હો તો ચોરી ડકેતીમાં જે ધન તમને મળતું હોય અપી તે સુરાચારો ભજતે માં અનન્ય ભાગ સાધુ એવત મંતવ્ય સમ્ય વ્યવસ્થિત હોય તો ચોરી ડકેતી જો તમારી વૃત્તિ હોય તો એ થકી સેવા કરજો, પણ દેવ દ્રવ્યથી ભગવત સેવા ના થાય. એટલી ચોખ્ખી સ્પષ્ટ આજ્ઞા મહાપ્રભુજીએ આપી છે આપણે. તદર ભાવે યથૈવસ્ય તથા નિર્વાહમાં ચરે, જેવી રીતે તમે તમારું જીવન ટકાવી શકતા હોવ ટકાવ, પણ દેવ દ્રવ્યથી તમારું જીવન નહીં ટકાવ. કેમ કે પ્રશ્વા દૈવલકન દૈવ તમાસા જલમ આવી છે. એટલી સ્ટ્રોંગ મહાપ્રભુજીને રિપલ્શન છે ભગવાનને કમાવા માટેનો હથ્થો બનાવવા. ભગવાન એ આપણના વૃત્તિ કમાવાનું સાધન નથી. તેથી અહીંયા અમદાવાદની પાસે જે નરોડા છે ત્યાં ગોપાલદાસ કરીને હતા, એમને મહાપ્રભુજીએ સેવા પધરાવી આપી. અને જયારે અહીંયા આવ્યા પધારે મહાપ્રભુજી ત્યારે એમને પૂછ્યું કે ગોપાલદાસ પછી બહાર ગયા હતા અને એમના છોકરાને પૂછ્યું કે તમારા પિતાજી ક્યાં ગયા છે, અને છોકરાએ કહ્યું કે આપણે સેવા પધરાવી આપી તેથી પૈસા કમાવા ગયા છે. મહાપ્રભુજી તો આવા ઘરમાં મારાથી ન રોકાય, ભગવત સેવાને જે પૈસા કમાવાનો હેતુ બનાવતો હોય મારાથી આવા ઘરમાં ન રોકાઈ શકાય. છતાંય એમને કહ્યું પેલે ગોપાલદાસ ને આવા દો, ભૂલતો ગોપાલદાસ જ નામ હતું, કદાચ કૃષ્ણદાસ ગોપાલદાસ હતો. એટલે એમને કહ્યું કે ગોપાલદાસ જયારે આવ્યા નરોડા નામવાળા, એમને પૂછ્યું કે ભાઈ ક્યાં તમે ગયા.